શ્રીમન્મંગલમૂર્તિમાર્તિશમનમ માલાં કરે તોલસીં દક્ષે સૂક્ષ્મવલક્ષસાંદ્ર વસનાં યાબિવ્રતં સર્વદા ચારુસ્મેરમુખાંબુજં લસદુર શ્રીવત્સલક્ષ્માંકિતમ્ ધ્યાયે ભૂષણભૂષણાંગમનિશમ શ્રીસ્વામિનારાયણમ્ શ્રીસ્વામિનારાયણમ્ ઓમ અવતારિણે શ્રીસ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સદવિદ્યા સદ્ધર્મ રક્ષક સદગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આપણા સૌ કોઈની જીવનનૈયાના નાવિક પરમ પૂજ્ય ગુરુ મહારાજ તથા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વહાલા હરિભક્તો બધાને હેતથી જય સ્વામિનારાયણ. ચાર અંતઃકરણ છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એમાં બુદ્ધિનું કામ એ તર્ક ઉત્પન્ન કરવાનું છે અને સમજણ છે એ સુખ ઉત્પન્ન કરે છે. એટલે મુક્તાનંદ સ્વામી પોતાના એક કાવ્યની કીર્તનની પંક્તિમાં લખ્યું, સખી સમજણમાં ઘણું સુખ છે. આપણું એક પ્રચલિત ભજન પણ એમ કહે કે સમજણ જીવનમાંથી જાય તો જોયા જેવી થાય. માટે જે સમજણ છે એની જીવનમાં ખૂબ મોટી ઉપયોગીતા છે. પ્રત્યેક માણસને આપણે જોઈએ પોતે બુદ્ધિશાળી છે, એનો એને ગૌરવ લેવાનો અધિકાર જરૂર છે, પણ એનો ગર્વ લેવાનો નથી. કારણ કે વ્યક્તિના જીવનની અંદર જ્યારે કોઈ પણ વસ્તુનો ગર્વ આવે છે, અહંકાર આવે છે, પછી ઈગો આવે છે, ત્યારે એ વ્યક્તિ પોતાના જીવનની સમજણ છે એને ગુમાવી બેસે છે. સમજણનો અર્થ તો એવો થાય કે પરિણામનો વિચાર અને પરિમાણનો વિચાર, કયું કાર્ય કરવાથી કેવું ફળ મળશે એ વિચાર જેના અંતરમાં હોય એના ઉપરથી ખબર પડે કે આ માણસ વિવેકવાન છે અને કઈ દિશામાં કેટલું સુખ છે એનું પરિણામ કરી અને પછી એ તરફ પ્રયત્ન કરે તો એ પણ વસ્તુ એ માણસ કેટલો વિવેક છે, વિવેકવાન છે એની ઓળખાણ આપે છે. ધારો કે કોઈ વ્યક્તિ ચોરી કે ખૂન કરવા માટેની ઈચ્છા થઈ પણ એ પહેલાં એ વિચારી લે છે કે જો હું ચોરી કરીશ, પકડાઈશ, ખૂન કરીશ, પકડાઈશ તો મને શું સજા થશે, મારે જિંદગીના કેટલા સમય એ સજાની પાછળ વિતાવવો પડશે. એવો વિચાર કરી, એના પરિણામનો વિચાર કરીને એ વ્યક્તિ એ તરફથી પાછો વળી જાય છે તો એને કહેવાય પરિણામનો વિચાર. અને બીજી વાત રહી પરિમાણનો વિચાર. પરિમાણ એટલે આપણી પાસે બે વસ્તુ છે, એક હાથમાં કોડી છે અને બીજા હાથમાં સોના મોહર છે. હવે કોડીની વેલ્યુ શું અને સોના મોહરની વેલ્યુ શું? કોડી કરતાં તો કેટલાય ગણી વધારે સોના મોહરની વેલ્યુ કહેવાય. તો એ મૂલ્યનો વિચાર કરવો એને કહેવાય પરિમાણનો વિચાર. અને શ્રીજી મહારાજે આ બંને વિચારોને સાથે રાખી સંસારના સુખ અને દુઃખથી પર થઈ અને ભગવાનની મૂર્તિના સુખે સુખ્યા થવા અંગેની દિશા છે આપણને બતાવી છે. અને જે એ મૂર્તિના સુખનું પરિમાણ જાણી લે છે એને ક્યારેય આધિ વ્યાધિ અને ઉપાધિ જેવા સંસારના ત્રિવિધ તાપની અંદર પીડાવવું પડતું નથી. એ માત્ર સંસારના ઝેરથી અલિપ્ત રહી અને સહજાનંદી સુખનો ભોગતા બની જાય છે. સંસારના અલ્પ બંધનમાં ભરતજીને મૃગલાની અંદર મોહ થયો હતો અને એને કારણે એને પછી પુનર્જન્મ લેવો પડ્યો. પછી એણે પુનર્જન્મ જ્યારે લીધો પછી તો એણે પોતાની રીતે જ જાણી જોઈ અને સંસારના વ્યવહારથી અલિપ્ત રહેવાનું, સંસારના વ્યવહારની અંદર ધ્યાન આપવાનું બંધ કરી દીધું. અને પછી એને જગતની અંદર જડ ભરત તરીકે ઓળખાવાની શરૂઆત થઈ છે. એક વખત રહુગણ રાજા, ભાગવતનો આ પ્રસંગ, રહુગણ રાજાને ક્યાંક જવું હશે, પોતાની પાલખીમાં બેસી એને જવું હતું. પાલખી ઉપાડવા માટે ચાર જણા જોઈએ, ત્રણ જણા મળી ગયા પણ એક ચોથો માણસ મળ્યો નહીં. રહુગણ રાજાએ હુકમ કર્યો કે સૈનિકો જાઓ તમે તપાસ કરો, કોઈ એક વ્યક્તિ મળે ને તો એને લઈ આવો અને એને આ પાલખીમાં ચોથી વ્યક્તિ તરીકે જોડો. હવે જોડવામાં આવ્યા, ચારેય જણાએ પાલખી ઉપર એ રહુગણ રાજાને ઉપાડ્યા છે. પાલખી છે એ ચાલતી થાય છે પણ ચોથા છે એ જડ ભરતને જોડવામાં આવ્યા હતા. પાલખી આગળ ચાલી જાય, વચમાં કીડી આવે, મકોડા આવે, એટલે જડ ભરતનો એવો સ્વભાવ કે આ જન્મે તો હવે મારાથી કોઈ હિંસા ન થવી જોઈએ, મારા થકી કોઈનો અપરાધ ન થવો જોઈએ, ઝીણા એવા કીડી જેવા જીવથી પણ એની હિંસા કરતા એ ડરતા હતા. એમાં એ ચાલ્યા જાય, બરોબર રસ્તામાં કીડીની લાઈન ચાલી જતી હતી. પાલખી એક ખભે ઉપાડેલી છે, કીડીની લાઈન ચાલી જાય છે. કીડીને બચાવવા માટે એ કીડીની લાઈનને આમ ઠેકીને ચાલ્યા. હવે ત્રણ જણા વ્યવસ્થિત રીતે પાલખી ઉપાડીને ચોથા જણા ઠેકે એટલે સ્વાભાવિક વાત છે કે રહુગણ રાજાને થડકો લાગે. થોડાક આગળ ગયા તો વળી પાછો થડકો લાગ્યો એટલે ભાઈ રાજા ને પેટમાં પાણી ન લેવી, અત્યારે કાર આવી ગઈ છે, મોટા માણસોની પાસે હોય તે રાજાની પાસે એ સારામાં સારી સવારી એ કહેવાતી કે ચાર જણા એને ઉપાડીને ચાલ્યા જતા હોય અને વ્યવસ્થિત રીતે એ સવારી ચાલી જતી હોય, પણ આજ થડકા લાગતા હતા. એટલે રહુગણ રાજાએ પેલા જડ ભરતને કીધું, એ ભાઈ વ્યવસ્થિત ચાલ ને, નહીંતર હમણાં હું તને માર મારીશ. અને એ સાંભળી અને જડ ભરતે એમને ઉપદેશ આપેલો, ખૂબ સુંદર ઉપદેશ આપેલો. અને એ સંવાદના એ મહત્વપૂર્ણ શ્લોકમાં એમ બોલેલા, યદાક્ષિતાવે વચરાચરસ્ય વિદામનિષ્ઠાં પ્રભવં ચ નિત્યં તન્નામતોન્યદ વ્યવહાર મૂલં નિરૂપ્યતાં સત્ક્રિયયાનુમેયં. હે રહુગણ સાંભળ, અમે તો આખા જગતની ઉત્પત્તિ અને પ્રલય એ તો પૃથ્વીમાંથી જાણીએ છીએ. આપણને જે કંઈ આ જગત દેખાઈ રહ્યું છે એ બધું જ જગત, આખું એ આખું જગત વિશ્વ પૃથ્વીનો વિકાર છે. અને આ સિવાય બીજું કાંઈ હોય તો રહુગણ તો જાણી લે. એટલે કે સંસારમાં સર્વત્ર પૃથ્વી તત્વ સિવાય બીજું કાંઈ નથી. ધારો કે આપણી પાસે સરસ મજાનું એક સફરજન છે, પણ એ સફરજન પણ પૃથ્વીમાંથી જ બન્યું છે, કેમ ખબર પડે? તો જમીનમાંથી દાણો નાખવામાં આવે અને એમાંથી વૃક્ષ તૈયાર થાય, એનો રોપ રોપવામાં આવે અને વૃક્ષ તૈયાર થાય, અને પછી એ વૃક્ષની અંદર ફ્રૂટ તરીકે સફરજન આવે છે, ફળ તરીકે સફરજન આવે છે, અને પછી એનું એ જ સફરજન એ પાકે છે. કદાચ એને કોઈ વ્યક્તિ તોડી ન લે અને પાક્યું પાક્યું એ ખૂબ પાકી જાય અને પછી એ ખરી જાય, ખરી અને જમીન ઉપર પડે ત્યાં લેનારો કોઈ ન હોય, તો એનું એ જ સફરજન પાછું શું થાય, પૃથ્વીની અંદર લીન થઈ જાય, પૃથ્વીની અંદર ભળી જાય. આપણો આ મનુષ્ય દેહ છે, આ મનુષ્ય દેહની પણ અંતે શું થાય છે, રાખ થાય છે. માટે જે કાંઈ આ દુનિયામાંથી બન્યું છે એ બધું પૃથ્વીમાંથી જ બન્યું છે. એટલા માટે અહીં જડભરતને સમજણ હતી. શું સમજણ હતી? કે બધું પૃથ્વીનો વિકાર જ છે. એમ પોતાની સાંખ્યની સમજણથી એણે આ સંસારના અનેકવિધ વિક્ષેપો વચ્ચે કવચ ધારણ કરી લીધું હતું. જે વ્યક્તિ આ સંસારને સ્વપ્ન સમજે તો એને દુઃખની નિવૃત્તિ થઈ જાય, તો પછી સમસ્યાઓને પણ સ્વપ્ન સમાન સમજે કે કોઈ પણ સમસ્યામાં અમારા જીવનમાં આવે છે ચાલી જ જવાની છે, તો એની પણ દુઃખની નિવૃત્તિ સહેજે જ થઈ જાય છે. પ્રકૃતિનું જે કાંઈ દેખાય છે એ તમામ વસ્તુ નાશવંત છે, ટેમ્પરરી છે, વિકારવાન છે, અને એક દિવસ આપણે પણ એને છોડવી પડે એવી જ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે પહેલાં અહીં જૂની હવેલી હતી, એ ઠેકાણે હવે નવી હવેલી કરી છે, તો જૂની હવેલી હવે દેખાતી બંધ થઈ ગઈ. એમ ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે કે આ લોક, આ લોકના વૈભવો, આ લોકના ભોગ બધું જ ખોટું છે. સ્વામી કહે કે આત્મા છે એક જ સત્ય છે, અને આકાશ આત્મા વળી કેવો છે, આકાશની જેવો નિર્લેપ છે, કે આકાશને જેમ કોઈ દોષ ન લાગી શકે એમ આત્માને પણ કોઈ જાતનો દોષ લાગતો નથી. અને દેહ અને ઇન્દ્રિયો એની સાથે આ જીવ જોડાયેલો છે, આત્મા એ દેહની અંદર રહે છે, પણ દેહ અને ઇન્દ્રિયો આ બંને તો કુસંગી છે. સત્સંગ તો એક આપણા આત્માને ગમે છે, બાકી તો ગુણાતીતાનંદ સ્વામી કહે ને કે સત્સંગ છે એ દેહને નથી ગમતો, દેહના સગાને નથી ગમતો, બીજા જેટલા જેટલા સંબંધી છે સ્વામીએ બધાના નામ પણ ઉલ્લેખ કરીને કહ્યું કે આ દેહ છે એ આંખને પણ નથી ગમતો, નાકને પણ નથી ગમતો, કાનને પણ નથી ગમતો. સત્સંગ તો એક કોને ગમે છે, આત્માને ગમે છે. તો પછી એ ખોટા જ છે બધા, તો એનો વિશ્વાસ શા માટે કરવો? કારણ કે જે વસ્તુ ખોટી છે એમાંથી ક્યારેય સાચું સુખ મળે નહીં. આપણે સામાન્ય રીતે ઘણી વખત ઘણી બધા ફ્રૂટ્સ મળતા હોય છે, સાચા કેળા અને ખોટા પણ કેળા મળતા હોય છે. બાળકોને રમકડા માટેના કેળા છે આમ આવે, હવે એ કેળાની અંદરથી કેળાનું સુખ મળે? ન મળે. કારણ કે વસ્તુ જ સાવ ખોટી છે, અને સાચું કેળું હોય તો મીઠો સ્વાદ આવે એમાંથી. જે સાચું છે એમાંથી સુખ મળે, ખોટું છે એમાંથી ક્યારેય મળે નહીં. અને આ વસ્તુનો જો વિચાર થઈ જાય તો પછી જીવાત્મા છે એ સંસારની આળ ભંપાળની અંદર જોડાતો છે, એ બંધ થઈ જાય છે. એક વખત કપિલ વસ્તુ નગરના મહારાજા શુદ્ધોદન, એમને ઘેર એક પુત્રનો જન્મ થાય છે. પુત્રનો જન્મ થયો, એની કુંડલી કઢાવી જ્યોતિષીએ એવી કુંડલી કાઢી કે આ તમારો દીકરો છે, કાં તો એક મહાન સંત બનશે, ત્યાગનો માર્ગ લેશે, આ જગતથી વૈરાગ્ય પામશે, અને પોતાના આત્મ ઉદ્ધારની માટે એ પોતાનું જીવન વિતાવશે, અને અથવા જો એ સંત નહીં બને તો એ મહારાજા બનશે. બે વસ્તુ એને માટે ભાખવામાં આવી, એક તો ત્યાગનો માર્ગ લઈ અને મહાસંત થશે, અને વ્યવહાર માર્ગની અંદર રહી અને મહારાજ બી થશે. રાજા શુદ્ધોદને વિચાર કર્યો કે આ મારા પુત્રને હું એક પણ પ્રકારનું દુઃખ ન દેખાવા દઉં તો પછી એને વૈરાગ થશે જ ક્યાંથી, અને નાનપણથી એનું નામ રાખવામાં આવ્યું હતું સિદ્ધાર્થ, અને નાનપણથી એને એવી કેર લેવામાં આવી કે એને ક્યાંય નાશવંત વસ્તુ દેખાડવામાં જ ન આવે. એટલું કે કોઈ વૃદ્ધ વ્યક્તિ પણ એને દેખાડવામાં આવી નહોતી, કોઈ બીમાર વ્યક્તિ પણ એને દેખાડવામાં આવેલી નહોતી, કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિ મૃત્યુ થાય છે એ વસ્તુની પણ એને ખબર નહોતી. ઇવન એટલું કે એનો બગીચો હતો, એ બગીચાની અંદર માળીને એટલું કહેવામાં આવેલું હતું કે જ્યારે સિદ્ધાર્થ બગીચાની અંદર ફરવા માટે આવે ત્યારે સુકાઈ ગયેલું પાંદડું પણ બગીચામાં હોવું જોઈએ નહીં. દુનિયામાં કોઈ પણ વસ્તુ ટેમ્પરરી છે, નાશવંત છે એવી જાણ સિદ્ધાર્થને થવી જોઈએ નહીં, અને એટલી બધી કેર રાખવામાં આવતી હતી. ધીરે ધીરે કરતા સિદ્ધાર્થ છે મોટા થાય છે, યુવરાજ તરીકે ઓળખાવા લાગે છે. અને એમાં એક વખત એના મનમાં થયું કે આવડું મોટું અમારે નગર છે તો લેને હું નગરચર્યા કરવા માટે નીકળું. અને નગરચર્યા કરવા માટે એણે સારથીને કહ્યું કે સારથી રથ તૈયાર કરો. રથ તૈયાર થયો, સિદ્ધાર્થ એ રથમાં બેઠા છે. રથમાં બેસી અને નગરના માર્ગો પરથી ચાલતા થયા. જ્યાં ચાલતા થાય છે ત્યાં રસ્તામાં જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે ખોડંગાતા ખોડંગાતા ચાલ્યા જાય છે. શરીર એનું નિસ્તેજ છે. સિદ્ધાર્થે તો આ વૃદ્ધ વ્યક્તિને પોતાના જીવનમાં પહેલી વખત જોયો અને એના મનમાં પ્રશ્ન થયો અને સારથીને પૂછ્યું કે સારથી આ પહેલી વ્યક્તિ કોણ છે? સારથીએ કહ્યું કે યુવરાજ એ તો વૃદ્ધ વ્યક્તિ છે. કેમ વૃદ્ધ એટલે શું? આ બધું શું છે? વૃદ્ધ એટલે કે આપણું આ શરીર છે એ સમય જતાં જતાં નિસ્તેજ થાય છે અને વૃદ્ધાવસ્થાને ઘેરી વળે છે. અને પછી જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય ત્યારે એની હાલત આવી રીતની થઈ જાય છે, વ્યવસ્થિત ચાલી ન શકાય, એટલા માટે આ લાકડીનો પણ સહારો લેવો પડે છે. એ વૃદ્ધ થયો છે. સિદ્ધાર્થના મનમાં એમ થયું કે એ વ્યક્તિ વૃદ્ધ થયો છે તો મારે પણ વૃદ્ધ થવું પડશે. સારથીએ કહ્યું કે યુવરાજ સમય જતાં બધા માનવીઓને વૃદ્ધત્વની છાયા છે એ ઘેરી વળે છે, હા આપણે પણ વૃદ્ધ થવું પડશે. સિદ્ધાર્થ આ વિચારમાં પરોવાઈ ગયા. રથ આગળ ચાલ્યો, ચાલ્યા જાય છે. ક્યાંક વ્યક્તિ એક તરફ બેઠો છે, બેઠો બેઠો ખાંસી ખાંસતો હતો, એને રોગ થયો છે, રોગથી પીડાતો હતો. સિદ્ધાર્થે પૂછ્યું કે સારથી આ પેલો વ્યક્તિ કોણ છે? સારથીએ કહ્યું કે યુવરાજ એ વ્યક્તિ છે ને એ બીમાર વ્યક્તિ છે, રોગી વ્યક્તિ છે, રોગે એને ઘેરી લીધો છે. હવે તો બસ એ થોડા સમય માટે હવે જીવશે, પછી આ લોક છોડીને ચાલ્યો જશે. રોગી વ્યક્તિ છે? હા રોગી છે. તો ભાઈ રોગ મને પણ ઘેરી લેશે? સારથી કહે કે ભાઈ યુવરાજ આ શરીર છે ને એ તો રોગાણામ આગારમ, રોગોનું ઘર છે, એટલે સમય જતાં બધા વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક રોગ તો આવતા જ હોય છે, રોગ કદાચ આપને પણ આવી શકે. સિદ્ધાર્થ વળી પાછા બીજા વિચારમાં ઊંડા પરોવાયા. રથ આગળ ચાલ્યો જાય છે. આગળ ચાલ્યા જાય છે ત્યાં સિદ્ધાર્થે પોતાના જીવનમાં ક્યારેય ન જોયું હોય એવું જોયું. એક નનામી છે, ચાર જણાને ઉપાડીને ચાલ્યા જાય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, એમ બોલતા બોલતા એ નનામી આગળ વધી રહી છે. અને સિદ્ધાર્થે પૂછ્યું કે સારથી આ શું છે? ત્યારે પેલા સારથીએ કહ્યું કે યુવરાજ આ તો વૃદ્ધ વ્યક્તિની નનામી ચાલી જાય છે, એનો હવે મૃત્યુ પામી છે એ વ્યક્તિ, માટે એને હવે સ્મશાન તરફ બધા લઈ જાય છે, તેનો અગ્નિ સંસ્કાર કરશે, પછી એનું પૂરું થઈ જશે. અને ત્યારે સિદ્ધાર્થે પૂછ્યું કે મારે પણ મૃત્યુ પામવું પડશે? તે હાથ જોડીને વિનમ્રતાથી સારથીએ કહ્યું કે યુવરાજ મૃત્યુ તો બધાના જીવનમાં આવે છે, કોઈને મૃત્યુ છોડતું નથી. જે આ લોકમાં જન્મે છે એને 100% મરવું પડે છે, મરવું પડે છે અને મરવું જ પડે છે. આ વાત જ્યાં સિદ્ધાર્થે સાંભળી ત્યાં તો એના હૃદયના કવાડ આમ ખુલી ગયા. એના અંતરમાં એમ થયું કે જો એક દિવસ મરવાનું જ છે તો પછી આખી દુનિયામાં રહી અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય ક્યારે? અને એ શાશ્વત સુખની પ્રાપ્તિ માટે એણે રાજ્યનો ત્યાગ કરી અને પછી ત્યાગનો માર્ગ લઈ લીધો અને પછી એ કહેવાયા છે ગૌતમ બુદ્ધ. સિદ્ધાર્થને એક સમજણ થઈ કે શાશ્વત સુખ છે એને પ્રાપ્ત કરી લેવું જોઈએ, અને એ સુખ મેળવવાની સમજણ એને થઈ તો એ દિશામાં એણે પગલાં માંડી દીધા. સમજણ વિના ક્યારેય વ્યક્તિ જન્મ કે મૃત્યુના ભયથી બચી શકતી નથી. સમજણ તો પહેલાં જોઈએ. સંસારમાં અનેક વિક્ષેપો આવે, અનેક વિટંબણાઓ આવે, પછી પારિવારિક હોય, સાંસારિક હોય કે પછી કોઈ પણ પ્રકારની વિટમણાઓ એનાથી જો વ્યક્તિને છૂટવું હોય એક જ વસ્તુ સહાય કરી શકે અને એ છે સમજણ. એ બુદ્ધના સમયની અંદર એક ઘટના ઘટેલી. એક કિસ્સા ગૌતમી નામની એક મહિલા ભગવાન બુદ્ધની પાસે આવે છે, રડવા લાગે છે. ગૌતમ બુદ્ધે પૂછ્યું, શું થયું? મારો એકનો એક પુત્ર, મારા કાળજાનો કટકો, મારે વૃદ્ધાવસ્થાની લાકડી સમાને દીકરો મૃત્યુ પામ્યો છે. હે પ્રભુ, મારા એ પુત્રને તમે જીવંત દાન આપો. બસ મારે મારો પુત્ર છે જીવતો જોઈએ. મારા પુત્ર વગના હું જીવી નહીં શકું. મારા પુત્રને જીવાડશો ને તો જ મારું કલ્યાણ થશે. આમ આવીને કરગરવા લાગી. ભગવાન બુદ્ધે એની બધી જ વિનંતી સાંભળી અને છેવટે એને કીધું, ગૌતમી, તારા પુત્રને હું જરૂર જીવતો કરીશ, પણ એક કામ કર. આ ગામ છે, એ ગામની અંદરથી એવા ઘરેથી તું ખોબો રાય લઈ આવ કે જે ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું જ ન હોય. અને પેલી ગઈ, ઘરે ઘરે ભટકે છે કે તમારા ઘરની અંદર કોઈ મૃત્યુ પામ્યું છે. બધા કહે કે, કોઈ કહે કે મારા દાદા મૃત્યુ પામ્યા, કોઈ કહે કે મારા બા, કોઈ કહે મારા પિતા, કોઈ કહે મારા માતા. કોઈકના ઘરેથી તો કોઈકને કોઈક સ્નેહી સ્વજન છે મૃત્યુ પામેલું હતું જ. આખા ગામની અંદર ભટકી ક્યાંયથી ખોબો રાય મળી નહીં. બુદ્ધની પાસે આવીને કહે છે કે મને કોઈ એવું ઘર મળ્યું નહીં કે જ્યાં કોઈ મૃત્યુ પામ્યું નહીં. ત્યારે એને ગૌતમ બુદ્ધે કીધું, તો ગૌતમી એક વાત યાદ રાખી લેજે, આ દુનિયાની અંદર જે જન્મે છે ને એને મરવાનું જ છે. માટે હવે ક્યારેય આવી રીતે વલોપાત કરવો ન જોઈએ. અને એના અંતરની અંદર પછી સમજણ આવી ગઈ કે જન્મે છે એનું મૃત્યુ પામે જ છે, તો મારે દુઃખી ન થવું જોઈએ. અને દુઃખમાંથી એ નિવૃત્ત થઈ ગઈ છે. શાસ્ત્રો એમ કહે છે કે મૃત્યુ છે એ નિશ્ચિત છે. આપણને બધાને અનુભવ થયા છે. આપણા અનુભવો પણ એમ કહે છે કે જે આ લોકની અંદર જન્મે એ બધાનું એક દિવસ મૃત્યુ થાય થાય અને થાય જ છે. તો પછી આપણે એ વિચારવું ઘટે કે મૃત્યુના દુઃખમાંથી નિવૃત્તિ કેમ થાય. ભયથી કોઈ વ્યક્તિઓ જીવે છે તો એ ભયની અંદરથી વ્યક્તિ છે એ મુકાય કેવી રીતે? કારણ કે બધાના અંતરની અંદર કંઈક ને કંઈક ભય રહેલો જ છે. જીવ પ્રાણી માત્રની અંદર ભય રહેલો છે, ભયથી મુક્ત કેમ થવું? અને મોટામાં મોટો જો કોઈને ભય હોય ને તો એ ભય છે મૃત્યુ. તો જેને મન સંસાર છે એ સ્વપ્નતુલ્ય જણાય, જેને મનમાં એવો વિચાર આવે કે આપણે જે સંસારની અંદર જીવી રહ્યા છીએ એ તો સ્વપ્નાતુલ્ય છે, માટે કોઈ સાચા સંતનો સમાગમ કરી અને મારા અંતરની અંદર ભક્તિની દ્રઢતા કરું, ધર્મની દ્રઢતા કરું, અને એ દ્રઢતા દ્વારા એ વ્યક્તિ જો પોતાના આત્મ ઉદ્ધારનું કાર્ય આદરે તો જ એ મૃત્યુથી ડરી શકે છે અને સહેલાઈથી પોતાના પ્રાણ છે એનો ત્યાગ અંત સમયે કરી શકે છે. મહારાજે પ્રથમ પ્રકરણના 14મા વચનામૃતમાં વાત કરી કે સંતનો સમાગમ મળ્યો છે એ તો પરમ ચિંતામણિ અને કલ્પવૃક્ષ સમાન છે, અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સ્વપ્નતુલ્ય છે, અને સાચો લાભ તો આપણા જીવનમાં સંતનો સમાગમ મળ્યો એ જ છે. એમ સમજે એને ગમે તેવું દુઃખ આવી પડે તો એ દુઃખ બધું ભાર વિનાનું થઈ જાય. અને પછી એવી સમજણે કરીને પાછો પડે નહીં, એ જ ગૃહસ્થ છે, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. મહાભારતનું યુદ્ધ, એ વખતે દુર્યોધન એના સાથીઓ એ બધા લડે છે. એના મહારથીઓએ અર્જુનના પુત્ર અભિમન્યુને પરાસ્ત કર્યો છે. 7 કોઠાના યુદ્ધમાં અભિમન્યુ પરાસ્ત થઈ ગયો, મૃત્યુ પામ્યો છે, વીરગતિને પામ્યો છે. અને જ્યારે અર્જુનને ખબર પડી કે મારો એકનો એક પુત્ર એ મૃત્યુ પામ્યો છે, અર્જુન ખૂબ દુઃખી થયા છે. એ વખતે મનોમન એણે એવો પણ વિચાર કરી લીધો કે મારો એક દીકરો મૃત્યુ પામ્યો છે ને, તો મારે હવે જીવીને શું કામ છે? હું પણ મારું જીવન હવે ટૂંકાવી દઉં. ભગવાન કૃષ્ણ પરમાત્માને જાણ થઈ કે અર્જુન દુઃખના દરિયાની અંદર ડૂબો છે, ઉદાસ થઈ ગયો છે, હવે એ પણ પ્રાણ ત્યાગવાની તૈયારી કરે છે, એટલે અર્જુન પાસે આવ્યાને સાંત્વના આપવા લાગ્યા. ભાઈ અર્જુન, તને શું થયું છે? અર્જુને કહ્યું કે મારું મન અભિમન્યુને ભૂલવા માટે તૈયાર નથી, બસ હવે મારે જીવન ટૂંકાવી દેવું છે. ભગવાન કૃષ્ણે ત્યારે કહ્યું કે અર્જુન, તારે જીવન ટૂંકાવવું હોય ને તો તું ટૂંકાવી દેજે, પણ એક કામ કર, આપણે બંને પહેલાં એક ઉપવનમાં ફરવા માટે જઈએ. અને અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જવા માટે તૈયાર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન બંને ચાલ્યા જાય છે. ચાલતા ચાલતા એક ઉપવન આવ્યું. ઉપવનમાં જ્યાં ગયા, જોયું તો ત્યાં એક તરફ એક નાનકડો બાળક હાથમાં ફૂલની ટોપલી છે, એ ટોપલીની અંદર ફૂલ ચોંટી રહ્યો છે. થોડા ઘણા ફૂલ જ્યાં એની ટોપલીમાં ભેગા થયા, ત્યાં જ એક ઝાડીમાંથી એક કાળોતરો સર્પ આવ્યો. એ સર્પ પેલા બાળકના પગે આમ વીંટળાઈ ગયો અને થોડી વાર થઈ ત્યાં જ એ સર્પે પેલા બાળકના પગે દંશ માર્યો અને બાળકના હવે પ્રાણ છે જોખમમાં મુકાઈ ગયા. એના પ્રાણ છૂટવાની તૈયારી હતી અને એ જ વખતે ભગવાન કૃષ્ણ અને અર્જુન એ બાળકની પાસે પહોંચી ગયા. ભગવાન કૃષ્ણે પૂછ્યું કે બાળક તને શું થયું? બાળકે કહ્યું કે બસ હવે હું દેવલોકને પામી રહ્યો છું, હવે આ લોક છોડીને મારે જવાનું છે. આ ફૂલની ટોકરીમાં જે મેં ફૂલ ભેગા કર્યા છે એ ફૂલ તમે લઈ લો, મારા પિતાને તમે આપી દેજો, હવે મારું મૃત્યુ થશે. આટલું બાળક બોલ્યો, એના પ્રાણ ચાલતા થયા. અર્જુન તમ દીઘમૂઢ થઈને જોવા લાગ્યો અને ભગવાન કૃષ્ણએ કહ્યું કે આપણે બાળકના ઘરે જઈએ અર્જુન, અને ત્યાં જઈ અને તું એના પિતાને સમાચાર આપી દે કે તમારો બાળક છે મૃત્યુ પામ્યો છે. અર્જુનની તો આમ હિંમત હાલતી નહોતી કે કેમ એના પિતાને મારે સમાચાર આપવા કે તમારો બાળકે મૃત્યુ પામ્યો છે. ભગવાને કહ્યું કે તારે જ સમાચાર આપવાના છે. ભગવાન કૃષ્ણ અર્જુન બંને ચાલતા થયા. ચાલતા ચાલતા પેલું જે ઘર હતું એમને ઘરે આવી પહોંચ્યા. ત્યાં ઘરે આવી અને એમણે ખડકી છે એ ખખડાવી પેલા બાળકના પિતાશ્રી બહાર આવ્યા. એણે કહ્યું કે ઓહો, તમે ક્યાંથી આવો છો? અને આ તમારા હાથની અંદર જે ટોપલી છે એ તો મારો દીકરો હમણાં જ ફૂલ વીણવા માટે બગીચામાં ગયો હતો, એ ટોપલી છે. આમ વાત કરી પછી ભગવાન કૃષ્ણે અર્જુનને કીધું કે ભાઈ અર્જુન, હવે તું સમાચાર આપ. અને અર્જુને બધી વાત કરી, સમાચાર આપ્યા, પણ પેલા વ્યક્તિના મુખ ઉપર એક પણ ઉદાસીનતાની રેખા ન ફેલાય. એટલે ભગવાને પૂછ્યું કે આ તમને આને સમાચાર આપ્યા છતાં પણ તમારા મુખ ઉપર રેખા કેમ બદલાણી નહીં? અને ત્યારે પેલા વ્યક્તિએ જવાબ આપ્યો કે થોડા જ સમય પહેલાં ભગવાન કૃષ્ણએ વેશપલટો કરીને ભગવાન ગયા હતા, ઓળખી ન શક્યા. થોડા જ સમય પહેલાં ભગવાન કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપેલું, એમાં એમણે કહેલું કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી જ છે, આત્માને માટે જન્મ મરણ નથી, માટે પુત્રનું અવસાન થયું છે પણ એનું મને કોઈ જાતનો દુઃખ નથી. આ વાત ચાલતી હતી ત્યાં જ ઘરની અંદરથી બાળકની માતા બહાર આવી. એણે પોતાના બાળક માટે પૂછપરછ કરી. પેલા બાળકની માતાએ એ જવાબ સાંભળ્યો અને પછી એ બાળકની માતાના મુખ ઉપર પણ એક પણ દુઃખની ન રેખા ફેલાણી. એટલે પછી એને પૂછવામાં આવ્યું કે તમને કેમ કાંઈ દુઃખ નથી થયું? ત્યારે એણે પણ એમ કહ્યું કે ભગવાન કૃષ્ણે અર્જુનને એવો ઉપદેશ આપેલો કે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાથી નરો પરાણી, કે જેમ કપડાં છે એ જૂના થાય અને વ્યક્તિઓ નવા કપડાં પહેરે છે, એમ મારો દીકરો છે એનું શરીર છે એ જૂનું થયું અને એટલા માટે એણે હવે નવું શરીર ધારણ કર્યું છે, માટે મને દુઃખ નથી. નોકરડી આવી ઘરમાંથી, એણે પણ સાંભળ્યું, એના મનમાં પણ કોઈ દુઃખ નહોતું. એણે કહ્યું કે આત્મા તો અજર અમર છે, મૃત્યુ તો આ દેહ છોડી અને માત્ર આત્મા ચાલ્યો ગયો છે. આટલી વાત થઈ. પરિવારના બધા જ સમયોની સમજણ છે આટલી ઊંચી સમજણ જોઈ અને અર્જુન તામ સ્તબ્ધ થઈ ગયો. વિચારવા લાગ્યો કે ભગવાન કૃષ્ણએ બોધ તો મને આપ્યો છે, મારે પોતે બોધ દ્રઢ કરવાનો છે. આ ગીતાજીનું જ્ઞાન એ તો ભારતમાં ઘરે ઘરે પહોંચી ગયું, પણ હું જ કોરો રહી ગયો છું. અને અર્જુને પછી મરવાની વાત છે એ મુલતવી રાખી દીધી. ભગવાન કૃષ્ણને એ અર્જુનના અંતરમાં પછી જે સમજણની દ્રઢતા થઈ અને એ જોઈને પછી પ્રસન્ન થયા છે. ભીષ્મ છે એ શાંતિ પર્વમાં યુધિષ્ઠિરને સાંખ્ય જ્ઞાનની એવી સમજણ આપે છે અને એ સમજણ આપતા કહે છે અને દ્રઢતા કહે આપતા કહે છે, આત્મા પિચાયમ નમમ સર્વાપિ પૃથ્વી મમ યથા મમ તથાન્યેષામિતિ પશ્યન્ન મુહ્યતે. જે વ્યક્તિના મનમાં એમ હોય, નહીંતર તો મોટા ભાગે બધાના મનમાં એમ હોય કે આ મારું છે, આ મારું છે, આ મારું છે, પણ જે વ્યક્તિના મનમાં એમ હોય કે આ શરીર કે આ પૃથ્વી જે કાંઈ છે એ કાંઈ મારું નથી, અથવા બીજો વિચાર એવો હોય કે જેમ આ પૃથ્વી ઉપર જે કાંઈ છે એ મારું તો છે પણ સાથે સાથે બીજાનું પણ છે, એને ક્યારેય મોહ થતો નથી. નહીંતર માણસોના મનમાં એ ચિંતા ખૂટતી ન હોય કે મારા મર્યા પછી મારી પાછળવાળાનું શું થશે. પણ જે જ્ઞાની છે એ વિચારી રાખે કે બધાને માટે કોઈક ને કોઈક તો આધારરૂપ છે, જ્યારે હું નહોતો ત્યારે પણ આ જગત હતું અને જ્યારે હું નહીં હોઉં ત્યારે પણ આ જગત હશે. જ્ઞાની છે એ આ વિચારથી છૂટો પડી જાય છે. અને પછી મૃત્યુ જેવું મહાપહાડી દુઃખ હોય તો એ દુઃખની સામે પણ વ્યક્તિ છે એ લડી શકતો હોય છે. અને એટલા માટે જ મહારાજે વારંવાર સાંખ્ય જ્ઞાનથી આ સમજણની દ્રઢતા કરાવી છે. મહાભારતની એક પ્રેરક કથા, એ સાંખ્ય દર્શનના સંદર્ભમાં ખૂબ એક સુંદર કથા તમને કહું કે પાંડવો વનવાસ દરમિયાન એકવાર એવા સ્થાન ઉપર આવી પહોંચ્યા, ખૂબ તરસ લાગી છે પણ આજુબાજુમાં ક્યાંય પાણી મળતું નથી. મહારાજા યુધિષ્ઠિરે અર્જુનને કીધું કે અર્જુન તું આ વૃક્ષ ઉપર ચડી જા અને જો ક્યાંય પાણી દેખાય છે. અર્જુને વૃક્ષ ઉપર ચડી અને જોયું તો દૂર સુદૂર એક જળાશય દેખાયું. યુધિષ્ઠિર મહારાજાએ કહ્યું કે નકુલ તું જા અને ત્યાંથી જળ લઈ આવ. નકુલ છે એ જળાશય સુધી પહોંચે છે, પરંતુ આ જળાશયમાંથી એક દેવતા છે પ્રગટ થયા અને અવાજ આવ્યો કે ભાઈ મારી સંમતિ વગર આ જળાશયનું પાણી નહીં પી શકે, જો તારે આ જળાશયમાંથી પાણી લેવું હોય તો હું જને જે પ્રશ્ન પૂછું એ પ્રશ્નનો તારે ઉત્તર આપવા પડશે, અને જો એ ઉત્તરથી હું સંતુષ્ટ થાઉં, મને તૃપ્તિ થાય, મને એમ લાગે કે તારા જવાબ બરોબર છે, તો જ પછી તું આમાંથી પાણી પ્રાપ્ત કરી શકીશ. પણ નકુલે તો કાંઈ એની પરવા કરી નહીં અને પાણી ભર્યું, અને પાણી ભરી અને જ્યાંથી તળાવની પાળ ઉપર ઊભો છે અને એ જ વખતે એનું પ્રાણ પંખીરું છે એ ઉડી ગયું, ઢળી પડ્યો. પછી તો યુધિષ્ઠિર મહારાજાએ નકુલ ન આવ્યો એટલે એની તપાસ માટે સહદેવને મોકલો, અર્જુનને મોકલા, ભીમને મોકલા, વારાફરતી બધાને મોકલા, પણ બધા જ પાંડવોની આ દશા થઈ, બધા ત્યાંને ત્યાં ઢળી પડ્યા છે. છેલ્લે સ્વયં યુધિષ્ઠિર મહારાજા ત્યાં આવે જાય છે અને ત્યાં જઈ અને જ્યાં પાણી લેવા માટે પ્રયત્ન કરે છે ત્યાં વળી પાછા એક યક્ષે જવાબ આપ્યો કે સાંભળો, તમારે જો આ જળાશયમાંથી પાણી લેવું હશે તો મારા પ્રશ્નોના ઉત્તર તમારે આપવા પડશે. અને યક્ષે કહ્યું કે જો તમે ઉત્તર આપશો તો જ તમે આમાંથી પાણી લઈ શકશો. યુધિષ્ઠિર મહારાજા કહે કે કંઈ વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછો. અને યક્ષે એક બે ત્રણ કરતાં 114 પ્રશ્નોની જડી વરસાવી દીધી અને એમાં એક પ્રશ્ન હતો, કિમ આશ્ચર્યમ, ક્યાં સંસારની અંદર આપણે બધા જીવીએ છીએ તો એમાં આશ્ચર્ય શું છે? અને ત્યારે યુધિષ્ઠિર મહારાજાએ ખૂબ સુંદર એક જવાબ આપેલો. એ જવાબ એવો હતો, અહની અહની ભૂતાની ગચ્છંતિ યમાલયમ યે શાસ્થિરત્વમ ઇચ્છંતિ કિમ આશ્ચર્યમતઃ પરમ. કે પ્રત્યેક દિવસે હજારો લોકો મૃત્યુના મુખ તરફ ચાલ્યા જાય છે, છતાં પણ ઘણા લોકો આ પૃથ્વી ઉપર હંમેશને માટે જીવતું રહેવાનું છે એવો પ્રયત્ન કરી રહ્યા છે ને, એ જ મોટું આશ્ચર્ય છે. અને જો આવી સમજણ હોય કે બધા લોકો મૃત્યુ તરફ જવાના જ છે, મારે પણ એક દિવસ જવાનું છે, એ ખ્યાલ આવી જાય અને પછી જો ભગવાનના માર્ગ તરફ ચાલવાની પ્રગતિ થવા લાગે, ભગવાનનું ભજન સ્મરણ થવા લાગે, તો જ મૃત્યુના મુખમાંથી છે બચી શકાય છે. અને જો આપણી પાસે આવી સમજણ હોય તો મૃત્યુ પણ છે ને ભગવાને આપેલું એક વરદાન સાબિત થઈ જાય. કેમ કે વ્યક્તિ છે એ અસાધ્ય રોગથી જ્યારે પીડાતો હોય છે ને ત્યારે વ્યક્તિ શું બોલતા હોય છે કે ભગવાન હવે આ દેહમાંથી છોડાવે તો સારું. જ્યારે કોઈ વ્યક્તિને ખૂબ દુઃખ આવે, પોતાના પરિવારમાંથી, આજુબાજુના સંબંધોમાંથી કેટલાય લેણિયા તો થઈ ગયા હોય, એનું દુઃખ આવે, દેવું વધી ગયું હોય એનું દુઃખ આવે, ત્યારે પણ વ્યક્તિ શું કરતો હોય છે કે બસ હવે હું મૃત્યુ થાય તો સારું. મૃત્યુ છે એ ભગવાનનું એક વરદાન છે. અઢળક દુઃખો જ્યારે ભેગા થાય પછી એમાંથી છૂટવા માટેનો ઉપાય મૃત્યુ છે. પણ ક્યારેય જીવનની અંદર દુઃખ આવે જ નહીં અને એટલા એમાંથી છૂટવા માટેનો ઉપાય છે મુક્તિ. ખાલી મરવાથી માત્ર થોડા ઘણા દુઃખમાંથી બચી શકાય, પરંતુ આત્મહત્યા કરીને જો મરે તો એને અનંત પ્રકારના દુઃખ છે એ ભોગવવા પડે છે. પણ જેનું કુદરતી મૃત્યુ થાય પણ જેણે પોતાના આત્મકલ્યાણ માટે પ્રયત્ન ન કર્યો હોય એને સામાન્ય અત્યારના જે દુઃખ છે એમાંથી નિવૃત્તિ થાય, પણ બીજા દુઃખ તો આવીને ઊભાને ઊભા જ રહે. પણ જેની મુક્તિ થાય, જે ભગવાનના ચરણમાં બેસી જાય, એની માટે તો પછી ક્યારેય દુઃખ આવે નહીં, આવે નહીં અને આવે જ નહીં. અને એટલા માટે સાંખ્ય દર્શનની આ સમજણ આવી જાય અને ભગવાનનો ભજવાની જેને અંતરમાં લગ્ની લાગી જાય તો પછી એને મૃત્યુનો ભય છે એ ટળી જાય છે. પણ ઘણી વખત થતું એવું હોય કે ઘણાને કેટલી વખત સમજાવવામાં આવે, સંતો પણ કેટલી વખત કથા વાર્તા કરતા હોય, છતાં પણ આ બાબતની જરા પણ ધ્યાન આપવામાં આવે નહીં. અને પછી જ્યારે એનો અંત સમય આવી જાય, શરીર સાથ ન આપે, મન છે એ ભગવાનમાં ન લાગે અને એ વખતે એને દુઃખથી પીડાવું પડતું હોય છે. સિકંદર હતો, આખી જિંદગી શાને માટે એણે વિતાવી? કેવળ ને કેવળ એણે પોતાનું જીવન વિતાવ્યું રાજ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે. એના મનમાં એમ હતો કે હું આખી દુનિયા જીતી લઉં, અને જીતવા માટે એણે પ્રયત્ન કર્યો. અડધી દુનિયા તો એણે જીતી લીધી, અને પછી એ જ્યારે પોતાનો દેશ પાછો ફર્યો અને અંતિમ અવસ્થાની અંદર, અને માણસની જ્યારે અંતિમ અવસ્થા હોય ને ત્યારે શું દેખાય? પોતાની પાછલી જિંદગીમાં કરેલા એના કર્મો દેખાતા હોય છે. સિકંદરને પણ એ બધું દેખાવા લાગ્યું છે. અંતરમાં દુઃખ થાય છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે કશો જ પ્રયત્ન કર્યો નથી, અને પછી જિંદગીના મેં તમામ દિવસોએ તુચ્છ સુખ મેળવવા માટે વિતાવ્યા છે. પણ એને અંતે કીધું કે મેં જેમ જિંદગી વિતાવી છે એમાં દુનિયાના લોકો ન વિતાવે ને, એટલા માટે તમે એક કામ કરજો કે મારું મરણ થાય ને પછી બધી મિલકતને અહીં પધરાવજો, મારા જનાજાની સાથે એ બધી મિલકતને કબ્રસ્તાનમાં લાવજો અને બધાને કહેજો કે જે બાહુબળથી મેં મેળવું એ ભોગવી પણ ન શક્યો, અબજોની મિલકત આપતા એ સિકંદર પણ ના બચ્યો. મારું મરણ થતા હથિયાર બધા પથરાવજો, પાછળ રહે મૃતદેહ અને આગળ લશ્કરને સૌને રાખજો. આખા જગતને જીતનારું સૈન્ય પણ ના રહ્યું, મારા વિકરાળ વૈદ્યો હકીમોને અહીં બોલાવજો અને મારો જનાજો એ હકીમો અને વૈદ્યોના ખભે ઉપડાવજો. દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની પછી એને સાંધનારું કોણ છે? બાંધી મુઠ્ઠી લઈ અને આવતા બધા આ જગતમાં, અને ખાલી હાથે આ જગતથી જીવ સૌ ચાલ્યા જતા. યૌવન ફના, જીવન ફના, જગત પણ છે ફના, પરલોકમાં મળશે પરિણામ પુણ્ય અને પાપો તણા. અંતકાળ આવશે અને પછી જે પરિણામો મેળવવાના થશે એ પરિણામ તો આપણે જે પાપ કર્યા છે પાપના દેવા પડશે, પુણ્ય કર્યા છે પુણ્યના મળશે. યુવાની છે એ પણ વીતી જશે, જીવન છે એ પણ પૂરું થઈ જશે, અને હાથમાં આવશે આપણે કરેલા કર્મો. એટલા માટે તો કોઈક કહ્યું ને કે યુવાની હોય ત્યારે યુવાનીમાં વ્યક્તિ છે એ ફાટ ફાટા થતો હોય, ગમે તેવું કરતો હોય, પરંતુ એને કહેવાનું મન થાય કે આજ જવાની પર ઇતરાને વાલે, કલ પછતાએગા, ચડતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા. યુવાની છે, યુવાનીની અંદર કદાચ દમ દમતી સાહેબી હોય અને વ્યક્તિ અભિમાનની અંદર ગમે તેવા કાર્ય કરતો હોય, પણ યુવાની છે સ્થિર રહેવાવાળી નથી. જવાની તો જવાની, ધીરે ધીરે કરતા વૃદ્ધાવસ્થા આવશે, શરીર છે પરવશ થશે, રોગોથી વ્યક્તિ ઘેરાઈ જશે, પછી શું થશે? માટે શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે હું હંમેશને માટે વિચારું છું કે કોઈ પણ કાર્ય કરીએ તો એનું ફળ પેલા વિચારી લઉં, કે મર્યા પછી શું, કદાચ આ લોકની અંદર કોઈ વૈભવ ભોગવી લઈએ પણ પછી મૃત્યુ પછી શું. આમ પછી શુંનો જો વિચાર કરવામાં આવે તો વ્યક્તિ છે એ ખરાબ કાર્ય કરતાં પણ અટકી જાય છે, અને એના અંતરમાં એવી સમજણ હોય કે મૃત્યુ આવવાનું જ છે, એ પહેલાં જો છેડો સુધરી જાય ને તો મારું જીવન છે એ સફળ થાય, નહીંતર મારા હાથમાં આવેલી આ મહામોંઘેરી તક છે એ ચાલી જશે. આપણા ઘરની અંદર પંખો હોય તો આપણને ખ્યાલ હોય કે પંખો છે એનો ઉપયોગ પવન માટે જ થાય, ઘડિયાળ હોય તો ઘડિયાળનો ઉપયોગ સમય જોવા માટે થાય છે, ઘરની અંદર અનાજ હોય તો એ અનાજનો ઉપયોગ રસોઈની વાનગી બનાવવા માટે થાય, પણ આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે એનો ઉપયોગ શેને માટે કરવાનો? મનુષ્ય દેહનો ઉપયોગ તો કેવળ ને કેવળ આત્મકલ્યાણ માટે કરવાનો. બાકી તો આ લોકમાંથી કેટલા આવી ગયા, હરિલના વૃતમાં કહ્યું ને, પગ પર્વત ઠેલી પાડતા નભ તારા નખથી ઉખાડતા કરી અંજલિ સિંધુ પી જતા નવ જાણે જન કોઈ ક્યાં હતા. મોટા મોટા આવી અને આ લોકમાંથી ચાલ્યા ગયા. આ લોકમાં આવીને ભગવાન રામ પણ ગયા, ભગવાન કૃષ્ણ પણ પરલોક સિધાવ્યા, કોઈ રહ્યું નથી. પરંતુ જે વ્યક્તિઓએ પોતાનું જીવન છે એ ભગવાનના માર્ગે આગળ વધાર્યું, ભજન કર્યું, સ્મરણ કર્યું, સેવા કરી, પોતાનું જીવન સંતોની અને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વિતાવ્યું, એ વ્યક્તિ પોતાના જીવનમાં સુખી થયા છે, આ લોકમાં પણ સુખિયા થયા અને પરલોકમાં પણ સુખિયા થયા છે. માટે અંતે આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે પણ અમારું જીવન છે એ સાંખ્યના વિચાર કે એક દિવસ મરવાનું તો છે પણ એ પહેલાં કરવાનું થઈ જાય અને ન કરવાનું ન થાય એટલી પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.